श्री पद्म पुराण पाताल खंड अध्याय 26। वाल्मीकि आश्रम पर लव द्वारा घोड़ा ने बांधो अने अश्वरक्षकों की भुजाओं कपावू। शेष जी कहे छे, एक दिवस प्रातः काले ते अश्व गंगा ना किनारे महर्षि वाल्मीकि श्रेष्ठ आश्रम पर जई पहुंचियो, ज्यां अनेक ऋषि मुनि निवास करता हता अने अग्निहोत्रनो धुमाड़ो फैलायेलो देखातो हतो। जानकीजीना पुत्र लव अन्य मुनिकुमारोनी साथे प्रातःकाळनो हवन कर्म करवाना उद्देश्यथी तेने योग्य समिधाओ लावा माटे वन में गया हता। त्यां सुवर्ण पत्रथी चिन्हित ते यज्ञ संबंधी अश्वने तेमणे जोयो, जे कंकुम अगरु अने कस्तूरीनी दिव्य गंधथी सुवासित हतो। તેને જોઈને તેમના મનમાં કુતૂહલ થયું અને તેઓ મુનિકુમારોને કહેવા લાગ્યા, આ મન જેવો શીઘ્રગામી અશ્વ કોનો છે જે સંયોગથી મારા આશ્રમ પર આવી ગયો છે? તમે બધા લોકો મારી સાથે આવીને તેને જો, ડરશો નહીં। આમ કહીને લવ તરત ઘોડાની સમીપ ગયા। રઘુકુળમાં ઉત્પન્ન કુમાર લવ ખભા પર ધનુષ્ય બાણ ધારણ કરીને તે ઘોડાની समीप एवा सुशोभित थया जाने दुर्जय वीर जयंत देखातो होय। घोड़ाना ललाट में जे पत्र बांध्यो हतो तेमा स्पष्ट अक्षरों में थोड़ी लाइनों लखी हती, जेनाथी तेनी बहु शोभा थई रही हती। लवे त्यां जईने मुनिपुत्रोनी साथे ते पत्र वाच्यो, वाचता ज तेमने गुस्सो आवी गयो અને તેઓ હાથમાં ધનુષ્ય લઈને ઋષિકુમારોને કહેવા લાગ્યા। તે સમયે રોષના કારણે તેમની વાણી સ્પષ્ટ નીકળતી ન હતી। અરે, આ ક્ષત્રિયની ધૃષ્ટતા તો જો, જે આ ઘોડાના ભાલપત્ર પર આણે પોતાના બળ અને પ્રતાપનો ઉલ્લેખ કર્યો છે। રામ શું છે? શત્રુઘ્નની સિંહ અસ્થિ છે। શું એ લોકો જ ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા છે? અમે લોકો શ્રેષ્ઠ ક્ષત્રિય નથી? આ પ્રકારની ઘણી ઘણી વાતો કરીને લવે તે ઘોડાને પકડી લીધો અને સમસ્ત રાજાઓને તણકલા જેવા સમજીને હાથમાં ધનુષ્ય બાણ લઈને તેઓ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા। મુનિપુત્રોએ જોયું કે લવ ઘોડાનું અપહરણ કરવા ચાહે છે, તો તેઓ લવને કહેવા લાગ્યા, કુમાર, અમે તમને હિતની વાત કરી રહ્યા છીએ, સાંભળો। અયોધ્યાના રાજા શ્રીરામ બહુ બળવાન અને પરાક્રમી છે। પોતાના બળનું ઘમંડ રાખનાર ઇન્દ્ર પણ તેમના ઘોડાને અડકી શકતા નથી, પછી બીજાની તો વાત જ ક્યાં છે? તેથી તમે આશ્વને ન પકડો। આ સાંભળીને લવે કહ્યું, તમે લોકો બ્રાહ્મણ બાળક છો, ક્ષત્રિયોના બળને ક્યાંથી જાણો? ક્ષત્રિય પોતાના પરાક્રમ માટે પ્રસિદ્ધ હોય છે, પરંતુ બ્રાહ્મણો તો માત્ર ભોજનમાં જ દક્ષ હોય છે। તેથી તમે લોકો ઘેર જઈને માએ પીરસેલા પકવાન ઝાપટો। લવની વાત સાંભળીને મુનિકુમાર ચૂપ થઈ ગયા અને તેમનું પરાક્રમ જોવા માટે દૂર જઈને ઊભા રહી ગયા। ત્યાર પછી રાજા શત્રુઘ્નના સેવકો ત્યાં આવ્યા અને ઘોડાને બાંધેલો જોઈને લવને કહ્યું, અહો, આ ઘોડાને અહીં કોણે બાંધી રાખ્યો છે? કોના ઉપર આજે યમરાજ કોપ્યા છે? લવે તરત ઉત્તર આપ્યો, મેં આ ઉત્તમ અશ્વને બાંધ્યો છે, જ્યાં છોડાવવા આવશે તેના ઉપર મારા મોટા ભાઈ ખુશ તરત જ ક્રોધિત થઈ જશે। યમરાજ આવી જશે તો પણ શું કરી લેશે? અમારા બાણોની જડીથી સંતુષ્ટ થઈને સ્વયં પણ માથું ટેકવી દેશે અને તરત પોતાનો રસ્તો પકડશે। લવની વાત સાંભળીને સેવકોએ આપસમાં કહ્યું, આ બિચારો બાળક છે, આની વાત પર ધ્યાન દેવું ન જોઈએ। ત્યાર પછી તેઓ બાંધેલા ઘોડાને છોડવા માટે આગળ વધ્યા। આ જોઈને લવે બંને હાથમાં ધનુષ ધારણ કરીને શત્રુઘ્નના સેવકો પર શુરપ્રોનો પ્રહાર શરૂ કર્યો। આનાથી તેમની ભુજાઓ કપાઈ ગઈ અને તેઓ શોકથી વ્યાકુળ થઈને શત્રુઘ્નની પાસે ગયા। પૂછવાથી બધાએ લવ દ્વારા ભુજાઓ કાપી નાખ્યાના समाचार कहिया। अध्याय 26 समाप्त। बोलो श्री रामचंद्र भगवान की जय।